ખેડૂતો આવું નાખે ને, કુદરત થી કુદરત બધી બાજુ એ લઈને બેસી રહેશે. જો આ ખેડૂતોને ત્રીજે ચોથે વચ્ચે દુકાન ના પાડે તો આ ગામડા વાળા બંદૂકો ખરીદી ને અહીંયા આગળ વાણિયાઓ મારે અહીંયા આગળ બધા હોલા સુના કરી બંદૂક થી મારે હું એટલું બધું મગજ કચી ગયા હોય ચોર થી પટેલો એટલા નહીં કોળીઓ બોલીઓ બધા ચોરી થઈ ગયા ભાઈ. બંદૂકો લઈને મારવા આવે કારણ કે ભાઈ ખાવા પીવાનું મળ્યું એટલે પછી પાછી વૃત્તિ વધી. પછી વૃત્તિ કેવી? કોઈ ને મારી નાખે અરે ઉડાડી દો ગામ આખું એવું બોલે. પેલી દાઢી પડી હોય તારે તમને એમ નેસેસિટી વાળું વાત કરો છો કે કોઈ ધર્માચાર્ય ના કહી જાય. વિજ્ઞાની લોકો વિજ્ઞાની લોકો માંથી જાય હે. રામ જય રામ જય રામ કે બીજું કશું કહે નહીં. આ તો સાયન્ટિસ્ટો નું કામ છે. હું જે વાત કરું છું બીજા લોકોનું કામ નહીં. અમને કામ નહીં છે સેવા વાળા. અહીંયા કોઈ પણ માણસ સેવા વાળા હોય ને ત્યારે સત્સંગ બોલાવ્યા ના બોલાવી જતા રહેશે. 15 બે અહીને જતા રહેશે દબાઈ રહેશે છે ના રે અહીં શકે નહી અહીં ભર ના રે. કારણ કે એને હિન્દુ હોય કોઈ સેવા ભાવી શકે નહીં. સેવા ભાવી માટે આ માર્ગ જ નથી. સેવા ભાવી જરૂરિયાત ચીજો બધી ત્યાં મળી જ આવે છે. જેને જેને અડચણ છે તેને આ માર્ગ છે. કેવું છે ભગવાન જેને ખાસ અડચણ હોય એને જ મળવાનો. અડચણ વાળો મળે ને સેવા વાળો તો સેવા વાળો ને એવા એવા જોયા છે કે આમ કરવાનું જે જે કરવાનું તે ના કરે. અમારે પ્રધાનો ને કરીશ પણ દાદા ને નહીં કરીએ. ના હોય ત્યાં અભિમાન બહુ હોય. અમારે પગે લાગે નહીં. એક ડોક્ટર ગયો હતો દસેક વાર પર એક ડાક્ટર ને ત્યાં ગયો હતો મળવા માટે. ડાક્ટર એમ બી હતા તે નીચે દાદર મૂકીને નીચે જપાની બહાર સુધી ભરાવા આવ્યા મને. દાદર તો ઉતરતા પહેલા છે એમને નોકરે છે ને એ લાલ્યો કે સુનિયો છે જે નામ છે. અરે દાદા દસ્તી કરે દસ્તી કરે દસ્તી કરે દસ્તી એ બિચારો ફફડી ફફડી એમ તો આવ્યો. ના કેવાય અમને બિચારને એ હાથ જોડી જોડાય નઈ એમનાથી. હાથ તો ડેવલપ થયેલો હોય તે જોડે. આ તો ભેસ છે ને ભાઈ ભેંસ ની ચાર પેઢી આગળ ગયા મનુષ થયા. હાથ જોડતા ક્યાંથી શીખે? ડાક્ટર જોડે ના જોડે. હું આશા ના રાખું. હું કહું પેલા ડાક્ટર ને મેં કહ્યું એ નહીં જોડે એના ભાઈ ના હોય કેમ ના જોડે કે છે હું જોડું છું ને. ના તમને ના સમજ પડે આ બધી અમને સમજ પડે આની આની પાસે થિયરી શું છે એમને સમજ પડે. ડાક્ટર ને કેવી સમજ પડે બિચાર હા બરાબર છે. માર ખાવો પડે વકીલ હતો દાદા સાહેબ દાદા સાહેબ દાદા સાહેબ આ કહેતી આમ છે બોલા બિચારા સરસ માણસ શું થાય એ તો આવડે એ તો ભગવાન આવે તો મારે હાવું ન કહે એમ કે તો સંસ્કાર જ એવા દાદા એ તો એ બધે નડે દાદા બધે જ નડે જ્યાં જઈએ ને તો બધે જ એ વસ્તુ નડ્યા જ છે એટલે એક માણસ મને કહેતો હતો કે સાબુ તો સાચું બોલે એટલે મેં જાય જાય જ ના જાય પણ તો સાબુ ખોટો છે પણ તો ગાળનારો ખોટો છે કઈ ભૂલ છે કાયદો એવો છે મને ઉતર્યું ના હોય ઉતરે ખરું મહારાજ સાહેબ લોકો મારી નાખ્યા મહારાજ સાહેબ તમારી જ ભૂલ્યો છે બધી તમે જો સારા હોત તો અમારું કલ્યાણ થઈ જાય અમે છોકરા છે બાળક છે તમારા ઘરે એટલે એટલી મહારાજ સાહેબ ભૂલ નથી તમારી ભૂલ તો છે જ તમે વાંકા છો શું છે તમે જાણે કે આ ઠીક છે વેપારી ચાલે છે આ ચાલે છે આ ચાલે છે અને કંઈ હિતાહિતની જરૂર જ નથી ભાન જ નથી મારું હિત થશે કે અહિત થશે એવું ભાન જ નથી આ લોકો પાસે જાય છે એટલે લોકાલોક બધું દેખાદેખી કરવાની છે અને મહારાજે ગુંપાડે કેમ આવતા નથી કે મહારાજ જૈન ધર્મ એવું કહેવાનું ના હોય કેમ આવતા ઉઘરાણી ના કરાય કેમ આવતા નથી એ મહારાજ કહે હું ઉપાસ બેહું છું લોકો બોલાવું છું કે આવતું મહારાજ તમારામાં શીખવાનું નથી જાણ હોય તમને આવડતું નથી ઘરાકી આવતી જેને આવડતું હોય તેને શું ના આવે ઘરાકી આવે ના આવું કરી એટલે હવે મહારાજનો દોષ નથી એમાં કોનો દોષ છે આ વિષમકાળ એવો આવ્યો અકાર એવો છે તે એમને જ્ઞાન પ્રાપ્ત ના થવા દીધું મહારાજ ને જૈનો ને કોઈને આખું જ્ઞાન જ ઉડી ગયું જૈન સમાજ માંથી જૈન સમાજ માં જ્ઞાન જ રહ્યું નથી જ્ઞાન તો કોનું નામ કહેવાય પ્રકાશ કહેવાય શું કહેવાય પ્રકાશ ધર્મ રહ્યો છે જૈન સમાજ માં તો જ્ઞાન ઉડી ગયું જ્ઞાન વગર શું થાય છે જ્ઞાન વગર ચેતન વગર જૈન કેટલું કામ કરે મહારાજ ને પૂછ્યો મહારાજ તમારી પાસે સામાન હોય તો હું લેવા આવું શું પૂછવાનું કહ્યું છે સામાન હોય તો લેવા આવું હા તમારી પાસે કઈ સામાન હોય સમકિત જેવું હોય તો હું લેવા આવું સમકિત અગર સમકિત જલ્દી પ્રાપ્ત થાય એવું કઈ સાધન હોય તો એવું એવું કંઈક લેવા આવું પણ પૂછજો પણ કોઈ પૂછતો નથી ચાલે છે જો પૂછે તો મારે ચીડાય એ તમને કદાચ ના બોલાવ્યું તમારાથી એટલે મહારાજનો દોષ નથી જૈનનો દોષ નથી કાળના ચક્કરમાં બધું ફસાયું છે અને જો માર ખાય છે જો માર ખાય છે જો મિથ્યાત્વનો માર ખાય છે તેનો માર ખાય છે માર કોનો ખાય છે મિથ્યાત્વ તમે મિથ્યાત્વ માર ચાખેલો નહીં જાણે તમે ચાખેલો અને આપણે અત્યારે હોય ના હોય થોડે આ તો પાસે સુગંધ જ ના આવે પછી શું કરે માણસ પાતા કરાય બે બાકરા થઈ ગયા માણસો એ વાત છે બધા જૈનો એ બધા બધાનો કોઈનો દોષ નથી અમારો આ કાળતંત્રી કર્મ કર્મના ચક્કરમાં ફસાયા છે મહારાજ એમ કહેતા નથી કે અમને સંકેત થયું છે એવું બોલતા નથી કોઈ કોઈ મહારાજ એવું બોલતા નથી સર એમ તો કારણ બોલાય છે ત્યાં પોતાની પાસે હોય આવે બોલાય છે કેવી રીતે બોલાય એમને મહારાજને છે એમને શાસ્ત્ર જ્ઞાન છે શું છે કેટલાક મહારાજ ને અમુક બધા ને નહી, એવા પાંચ પછી મહારાજ છે ને જોતા મોટા મોટા મહારાજ, એનું શાસ્ત્ર જ્ઞાન બહુ ઊંચું. શાસ્ત્ર જ્ઞાન થી નિવેડો ના આવે, શાસ્ત્ર જ્ઞાન થી નિવેડો ના આવે શું કારણ જાણો છો? શાસ્ત્ર જ્ઞાન થી આત્મા કઈ હાથમાં આવી જાય? શાસ્ત્ર તો શું કે છે કે આગળ ગરીબ છે, શું કે છે સાકર આવી ધોળી છે અને આવા છે પહેલ પડે એવી છે અને ગળી છે તે ગળી પણ ગળ પણ આવું છે એવું બધું જાણી ગયા. પણ ગળી એ શું છે એવું પૂછે તા કે એ તો મેં ચાખી નથી. સાકર ગરી છે એટલો જ્ઞાન થવાનો ફાયદો થશે ખરો? જય સચિન. હા, ખબર પડતી નથી, નથી પડતી નઈ તમને અનુભવ થાય છે બંધન નો? એમને બંધન નો અનુભવ થાય આખો દરે આખો દિવસ નહી, એક ક્ષણ વગર એક ક્ષણ વાર પણ બંધન નો અનુભવ ભૂલે નહી. તારે મહાવીર નું વિજ્ઞાન સમજવાનું પાત્ર છે કે બંધન જ લાગ્યા કે નિરંતર ગમે નહી, પૈસા હોય તો ગમે નહી, સ્ત્રી હોય તો મોટર હોય તો નિરંતર બંધન લાગે. જેલમાં ઘરે કરતા ભૂંડી ચા મોટા મોટી જેલ છતાંય પણ આ પ્રમાદ ના જોડે ચા પાણી પીએ, નશો થાય, નશો ચડે એટલે મસ્તી મજરા પાન બાન ખાય, સુપારી કાતની ખાય, ના હજી લાગી નાખે મારા મસ્તી મગર મસ્તી ચાલે વ્યભાન પડે. જૈન શ્રેષ્ઠ કેવા હોય સુગંધી આવે પચી પચી ગંદી રમલાલ છે કરી લીધી છે એ તો હું કબૂલ કરું છું. તમે રમણલાલ કે હું કબૂલ કરું છું તમે રમણલાલ છો, પણ તમે ખરેખર કોણ છો? તમે મૂળ, તમે મૂળ મૂળ માં કોણ છો? આ તો નામ ઓળખવાનું સાધન છે. આપડે મૂળ માં ખરેખર કોણ છે તો આપણે વિચારવું પડે. આ તો નામ તો નાનામી નાનામી નહીં કરતા અમદાવાદમાં, અમદાવાદમાં નાનામી કરે છે, નાનામી કરે નહી એટલે નામ આપ્યું હતું લઈ લીધું તો આપણે રહ્યું છું, આપણે બેઠું રહ્યું એટલે આપણે મૂળ તરીકે આપણો વેપાર કરી લેવો છે ને. નામ પણ વેપાર તો લીધો છે એટલે નામ અહીં નાનામી કરે એટલે શું ઉડ્યા ઉડી ગયું ફ્રેક્ચર થઈ ગયું. એટલે તમે ખરેખર કોણ છો? એ વિચાર નહીં કરે તમે? એ વિચાર કર્યો નથી. કરે છે ને કરો છો? નથી કર્યો. એની તો ક્યાં મુશ્કેલી છે? એની તો એની કઈ મુશ્કેલી છે? વિચાર નથી કરવાની તો મુશ્કેલી છે. વિચાર નથી કરે એની તો આ બધી મુશ્કેલીઓ છે. દુનિયા કોને બનાવી છે? આ મોટી ઘણા વર્ષો થી ભગવાને બનાવી છે, કોને બનાવી છે કોઈને ખબર નથી, પણ ભગવાને જ બનાવી છે. તમને માન એમ નહીં આવતું? નહીં ભગવાન બનાવી, એ જ બનાવે, ભગવાને જ બનાવી છે, ભગવાને જ બનાવી છે. મહાવીર ના કે છે અને તમે કહો છો બનાવી, તમને મહાવીર પર વિશ્વાસ નથી? અનાધિકારથી છે, અનાધિકારથી છે, અનાધિકારથી છે. હા, પણ તમને વિશ્વાસવાની પણ ભગવાન બનાવી નથી પોત પોતાના કર્મો થી બધું બન્યું છે. આ દુનિયા ભગવાન બનાવી નથી, મારું કહેવાનું પોતાના કર્મ ની વાત જ છે, પણ આ દુનિયા જે છે ભગવાન બનાવી નથી. અંગ્રેજો કે છે ગોડ ઇઝ ક્રિએટર, મુસ્લિમો કે છે અલ્લાહ ને બનાવી, હિન્દુઓ કે છે દુનિયા ભગવાન બનાવી. કોઈ મધ્ય બિંદુ તો મૂકવું પડે ને, એટલે આપડે કહીએ કે ભગવાને બનાવી છે. શું કરવું પડે? કોઈ મધ્ય બિંદુ તો મૂકવું પડે ને. એવું ગપુ ના મળે ને, આપડે તમે તમે ના કર્યું હોય એ હું તમારો નામ દઉં તો આરોપ મને લાગે ના લાગે તો ભગવાન ભગવાન રહી ચડે કે સારું મેં બનાવી નહીં વગર તમને લોકો આરોપ આપશે કઈક ના ચડે. ભગવાન હાથ જ નહીં ચાલે, ચાલે હાથ ભગવાન. ભગવાન તો ભગવાન જ છે. તમારું સંસાર ભગવાન ની જરૂર છે. અત્યારે આ તો લોકો કહે છે ભગવાન મારી નાખ્યો ને અમારા છોકરો નો એક બેક નહીં. આટલો મકર મારવાની દવા પી આપીએ પી જાય તો શું થાય? ત્યાં આગળ દવા મારે છે ભગવાન મારે છે દવા તો પછી ભગવાન ની શું જરૂર છે? દવા જ મારે છે. શુક્લ ધ્યાન નો અનુભવ થાય તો મોક્ષ. આ બે અનુભવ તો થાય છે, એ બે અનુભવ થતી વખતે કંટાળો બહુ આવે છે ને? નથી આવતું. આ તમે જે ઉપાસે ઉપાસે જાઓ છો ને એ ધર્મ ધ્યાન માટે જ આવશે, પણ ધર્મ ધ્યાન થતું નથી. જમે ના કરે તમારું મહેનત બધે તમારી થાય છે મહેનત, તો જમે કરે જમે તો ધર્મ ધ્યાન હોય તો જ કરે ને. ધ્યાન તો તમને દુકાન ના પડતી હોય, એ ટાઈમે દુકાન ના હોભરે. હા પણ તો કેટલાક માણસો મહાવીર ભગવાન દર્શન કરે છે ને એકડે બાર જોડો યાદ હોય છે ને એ હોય છે ભગવાન યાદ હોય એવું એટલે આમાં શું થાય કે તમે ધર્મ ધ્યાન કોઈ જમે કરતું તમે જોડા ધ્યાન કરો છી રીતે ધર્મ ધ્યાન કરો એવું તમને લાગતું નથી ભૂલ છોડી દઈએ તો થાય એને છોડી દઈએ તો થાય. હા પણ જો ધર્મ ધ્યાન કરવું હોય તો બીજા ધ્યાન છોડી દો અને પછી બીજા ધ્યાન તો કરવાના છે જ ને. ક્યાં નથી ત્યાં ઘેર આવ્યા શું કરવા અહીંયા આગળ? અહીં જો કમાવા આવ્યો હોય તો કમાઈ જાઓ, પણ નકમો ફેરે ધક્કો નકમો જાય. મોડું ભગવાનનું જોયું કે ભગવાને મેં પૂછ્યું મારી ભગવાનને કેમ આ લોકો જૈનોનો આ બધા મામાની પૂરમાં કહ્યું આ બધા રોજ દર્શન કરે છે ભગવાન, જરા તો એ રાખો. કે તો હું શું રાખવું છે? કે છે એ તો મારા ફોટો પાડે છે, જોડે જોડે બુટનો ફોટો પાડે છે, હું તો શું કરું? કે ધ્યાન કેવું હોય? નિર્મળ હોય. કેવું હોય? નિર્મળ હોય ધ્યાન. એના પાડે તો એ ધર્મ ધ્યાન કહેવાય. કઈ ભગવાનની આજ્ઞા પાડી કહો મને, આજ્ઞા કઈ પાડી? એક ભક્ત આ છે તમારો, આજે હિંસા ના કરવી એ તમારો ભાવ તમે સાચી રાખ્યો છે. ત્યાં છે તે જો કરી વચ્ચે પૈસાની બાબત જો આ બાજુ પૈસા જાય છે આ બાજુ જે હિંસા નો ભાવ થાય છે તો પૈસા જતા હોય એટલે જે હિંસા હતું ને, કારણ કે મેં જોયું છે બધા કણિયા બધા મુંબઈના વેપારીઓ છે ને અનાજ ના, તે જીવડાનો હોય વેપાર કેતો છે, જીવડાનો હોય વેપાર કરે અનાજના વેપારીઓ, જીવડા હું તો લઈને આપું અને બાર હુકવા નાખે પછી થઈ ગયું પછી ધર્મ ધ્યાન નહીં. એટલે ધર્મ ધ્યાન જો હોય ને તો આજે આવું ના હોય. ધર્મ ધ્યાન તો કેવું શાંતિ ના આપે, એક જ ધર્મ ધ્યાન કર્યું હોય તો બહુ ફળ આપે. આ તો કંઈક કર્યું છે થોડું ઘણું, તેથી અહીંયા આવ્યા મારી પાસે ભેગા થાય ને મારી પાસે ભેગું થવાય નહીં, કંઈક કર્યું છે થોડું ઘણું સાચું પછી અહીં આવ્યા, નહીં તો ભેગા જ ના થવાય. બધું જ્ઞાની પુરુષનો ભેગા સી થાય, જ્ઞાની પુરુષ વર્લ્ડમાં કેટલા હોય કરે, છોકરો હોમાં ના થાય, ઘરમાં બહેરું કશું ના બોલે, બીજું આડો અડું કોઈ ના બોલે, સરસ હોય ને. આ ધર્મ ધ્યાન તમારે કરવાનું કઈ રીતે, કે તમને જે આ ગુસ્સો કરે એવું બોલે છે ને, એ ગમે તે બોલ્યા કોઈ માણસ તો એ જે બોલે છે તે નિમિત્ત છે. શું છે? હિંમતભાઈ તમે અક્કલ વગરના તમારું બગાડ્યું એમ કોઈ કહ્યું તમને? આ તમે ખરેખર બગાડી ના ભાઈ, પણ એને એમ દ્રષ્ટિ એટલે ઊંધું ફરી 5 રૂપિયા આપણે માગતા હતા, 2 ધોરો આપણે એને આપેલી હોય તો આ બહુમાં પાછી આપવા આવે એટલે આપણે એમ તો નહીં ખાલી મને છે ને ધોરો મારા ખાતે વપરાજો તો આગળ પાસે કોઈ દેખાતું નથી. અરે પણ આપે છે ત્યાંથી જોઈને કે કંઈક ભેરેલું છે, ધીરા વગર કોઈ પાછું આપવા આવે નહીં, માટે ધીરેલી છે 2 ધોરો એ પાછી આવે છે તો ફરી 5 ધીરી નહીં, જો ધોરો ના ગમતી હોય ધીરી નહીં ફરી વેપાર શરૂ કરીશ નહીં આગળ, એવું સમજ પડે ના પડે આપણને? આ તો એની પર આ તો રૌદ્ર ધ્યાન કરે બસ ફરી પાછો પેલો કરે. આ નામ સંસાર ને એક જ ફરો ભૂલ ભાગે ને, એક ભૂલ ભાગે તે જ મુક્ત થઈ જાય, એક ભૂલ ભાગી નથી. અત્યારે મારી પરિણતિ સારી છે નહી? શું થયું મન લપટું પડી, હે લપટું પડી જાય, લપટું પડી જાય. શું થાય? ખિસ્સામાંથી ખિસ્સામાં દવા ભરેલી હોય અને પછી દાંતો લપટો પડી જાય, શું કરો? એનું નામ હોય તો કાગળી બાગળી ચઢાવીને ડબ્બો દવાઈને મારો છે ને, તો એવું આપણે અહીં કંઈ કરવું પડે ને? ના કરવું પડે. વાતચીત બીજી કરજો થોડી ઘણી. આ જગત નું સ્વરૂપ જોઈએ એટલે પછી દુઃખ થાય ને? થતું નથી તીકડે એવું તો ધ્યાન કરે છે. મોહ ને લઈને મોહ છે માટે રૌદ્ર ધ્યાન કરે છે. મોહ ઘટે આગળ તો જ્ઞાની પુરુષ ની કઈ આજ્ઞા હોય કે મોહ છે સમજે પડે તો ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય. પછી જ્ઞાની પુરુષ શુક્લ ધ્યાન ઉત્પન્ન કરી આપે ત્યારે મોક્ષ અહીં બેઠો અનુભવમાં આવે, સંસારમાં બેઠો અનુભવમાં આવે. કેવું? શુક્લ ધ્યાન તો આ તો મોક્ષ થાય તો થાય, પણ અહીં થવો જોઈએ ને આપણે. અહીં આગળ અહીં જો પહેલા તો શુભ ધ્યાનમાં આવવું પડે ને, પહેલા તો શુભ ધ્યાનમાં આવવું પડે ને. ના એવું કશું નહીં, અમે તો આ સાથે આટલું કરાવડાવીએ કે ભૂમિકા તૈયાર થવા માટે, બાકી છે અમે તમને સીધું શુક્લ ધ્યાન આપી દઈએ. શું કહ્યું? એટલે મુક્તિ અહીંયા મૂર્તિ મળે, સંસારે ચાલ્યા કરે, સંસારે ચાલ્યા કરે. આશ્ચર્ય લાગે છે કે એમને શુક્લ ધ્યાન કઈ થી થાય? નહીં એ આશ્ચર્ય નાનું ખૂનું નથી, આ 11મો આશ્ચર્ય ઊંડાળું સ્વરૂપેણી ધીત આશ્ચર્ય છે. શું છે? અને શાસ્ત્રો એક્સેપ્ટ કર્યું છે આશ્ચર્ય ને, ઊંડા અસંયતી પૂજા નામનું ઊંડાળું સ્વરૂપેણી ધીત આશ્ચર્ય 11મો આશ્ચર્ય. ક્યાંય સંસારમાં રહી ગ્રહસ્થ તરીકે ગ્રહસ્થ તરીકે રહી અને મોક્ષ નું સાધન થવું એ આશ્ચર્ય. આપની અંદર બેઠીએ અને પછી એમાંથી ક્યારે નીકળીએ નહીં, તેઓ કીધું પેલું આવે નહીં ને. આ સંસાર તો આગ છે, આગ ની અંદર બેસેલા હોઈએ તો જ્યાં સુધી નીકળે ત્યાં સુધી તો દજવાનું છે. જ્યાં સુધી આપણે છોડીએ નહીં ત્યાં સુધી કેમનું? હા પણ જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષ નું જ્ઞાન કેવું હોય? 24 તીર્થંકર નું જ્ઞાન છે. કેવું હોય? એક તીર્થંકર નહીં, 24 તીર્થંકર નું ભેગું જ્ઞાન હોય. એ તમને અહીંયા આગળ આગમાં શાંતિ આપણે, શાંતિ એટલે સમાધિ, નિરંતર સમાધિ, નિરંતર સમાધિ, સમાધિ મરણ જ જોઈએ છે. સમાધિ મરણ જ જોઈએ છે, સમાધિ નિરંતર સમાધિ. કેવળ જ્ઞાન આપે મળે કે પોતે પુરુષાર્થ કરે તો મળે? કેવળ જ્ઞાન તો પુરુષાર્થ પુરુષાર્થ નથી ફળે. કેવળ જ્ઞાન તો કેવળ જ્ઞાની ની કૃપા પ્રસારી છે. શું છે? કેવળ જ્ઞાની ની કૃપા પ્રસારી થી ખાલી મહાવીને, મહાવીર ના દર્શન થઈ ગયો અને મહાવીર ના દર્શન જો ઓળખતો આવડ્યો તો થઈ ગયું. શું કહ્યું? પ્રસારી પુરુષાર્થ થી કશું ના થાય. પુરુષાર્થ કોને કહો છો? પુરુષાર્થ તો પુરુષ થયા વગર પુરુષાર્થ કોને કહો છો? તમે જે અત્યારે કરો ને, અત્યારે જે જે ક્રિયા કરો એમાં પુરુષાર્થ છે જ નહીં. આ તો કર્મ ના ઉદય તમને કરાવડાવે છે. નિયતિ છે, આ કર્મ ના ઉદય તમને કરાવડાવે છે. આ જે જે કરો છો ને એ તો કર્મ ના ઉદય કરાવડાવે છે. તમે ક્યાં કરો છો? એટલે ભવિતવ્યતા તો થઈ ને, ભવિતવ્યતા તો થઈ ને. ભવિતવ્યતા એ વસ્તુ જે છે અને આ પુરુષાર્થ વસ્તુ છે. પુરુષ તો જયારે હું તમને કહીશ એક દાડો, જયારે હું તમને પુરુષ બનાવીશ ને પ્રકૃતિ બે જુદા પાડીશ ત્યારે તમે પુરુષ થશો, ત્યાર પછી પુરુષાર્થ થશે. એ પુરુષાર્થ માં છે આ બધા, આ બધા પુરુષાર્થ માં છે. ત્યાં પછી પુરુષાર્થ જ જોયો નથી ને. પુરુષ થયા પછી પુરુષાર્થ, આ ભ્રાંતિ નો પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ કહેવાય નથી, કહેવાતો એવું નથી. આચાર્ય મહારાજ બધા કહે છે ને પુરુષાર્થ, ખોટી વાત નથી. પણ એ ભ્રાંતિ નો પુરુષાર્થ, એમાં ભ્રાંતિ મળે બીજું કશું મળે? પુરુષાર્થ તો ફળ મોક્ષ હોવું જોઈએ. કેવું? અને પુરુષ ને પ્રકૃતિ બે જુદી પડી જોઈએ. આ તો પ્રકૃતિ નચાવે છે, એમ નાચે છે લોકો, કર્મ નચાવે છે. હે, જે કર્યા છે તો ભોગવાના જ છે. ના પણ એ તો એમાં પુરુષાર્થ છે આપડો. કર્મ નચાવે છે એમ નાચીએ એમાં આપડે શું પુરુષાર્થ? કર્મ જેમ નચાવે એમ નાચીએ એમાં પુરુષાર્થ? આપણે આપણી ભવિતવ્યતા પકવવા માટે પુરુષાર્થ તો કરવો જોઈએ ને. હા પણ કર્યો, પણ આપણે કોણ છે? નક્કી થયા સિવાય તો નથી પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. જ્યાં સુધી આપણે કોણ છે એનું એનું નક્કી થયા છે. ત્યાં સુધી કામ થતું નથી, નકામું જતું નથી. ત્યાં સુધી જે થાય છે એ છતે ભવિતવ્યતાનું ફળ મળ્યા કરે છે, તેને આગળ લઈ જાય છે, આગળ લઈ જાય છે. સમજ પડે ને? પણ પુરુષાર્થ નું ફળ ના કહેવાય. શું? પુરુષ થયા પછી પુરુષાર્થ થાય. પુરુષ થવો જોઈએ પેલો, પોતાને પોતે કોણ છે નક્કી થયું ત્યારથી ચાલ્યું. આ તો હું રમણભીત છું, રમણભીત છું પારકા નામ પર કેવા બધી વેપાર ચાલે એવું નથી લાગતું આપણને? એટલે ભગવાને શું કહ્યું? સમકિત થયું, થયા પછી પુરુષાર્થ શરૂ થશે કે હિંમતભાઈ છું. એ જે માન્યતા છે એ મિથ્યાત્વ દ્રષ્ટિ છે. શું છે? હું આ બાઈ નો ધણી થયું માન્યતા મિથ્યા થતી. તો હું વેપારી છું મિથ્યા થતી. હું 58 વર્ષ નો છું મિથ્યા થતી. હું અમદાવાદ નો રહીશ છું મિથ્યા થતી. હવે એ મિથ્યા દ્રષ્ટિ દ્રષ્ટિ આખી ફેરવી આવે જ્ઞાની પુરુષ. તો આમને બધે પેલી બાજુ દેખાતું થાય તારે સમ્યક દ્રષ્ટિ થાય. આ બધી રોંગ બિલીફો છે. પછી અમે રાઈટ બિલીફ બેસાડીએ. રાઈટ બિલીફ કે ભાઈ ના તમે આ નથી તમે આ છો. આપ સમજમાં આવે છે ને? ત્યારે તમને બિલીફ બેસી જાય ત્યારે તમને દ્રષ્ટિ બદલાઈ જાય. પછી એની સમ્યક દ્રષ્ટિ બધા સાચા એવું કહેવામાં ફાયદો છે. શું છે સાચું ખોલવા જેવું વખત જ નથી આમાં. એના કરતા બધા સાચા છે એમ કેવું. એ સ્થાનકવાસી સાચા છે, દિગંબરી સમાધાનકારી. કારણ કે સ્થાનકવાસી ડેરાવાસીઓ નિત્યાત્મિક છે. એવું છે ને સંયમી પુરુષ આવા ના હોય. સંયમી પુરુષ માં આવું ના બોલાય. શું કહ્યું? આ અસંયમ કહેવાય. કેવું સંયમ ના કહેવાય ને? કોઈને કેમ કહેવાય એવું? તો એવું એવું રૂબરૂ હું સાંભળું ત્યારે તો હું પોતાના મહારાજને કહ્યું કે મારા શેના આધારે તમે આને મિથ્યાથી કહો છો? તમને ધમકી થયું છે? તમે મિથ્યાથી ભારે મિથ્યાથી છો. ધમકીત હોતું છે આ કાળમાં? આ કાળમાં ધમકીત ના હોય. શું કહ્યું? ના હોય. આ કાળ એવો જબરદસ્ત છે કે સમ્યક તો ઉભું જ ના થાય. સાચા ને સાચું માનવું એનું નામ જ સમ્યકત્વ ને? સાચા ને સાચું માનવું એનું નામ જ સમ્યકત્વ? સાચા ને સાચું માનવું નહીં. સાચા સાચું આ જે સાચું માનવામાં આવ્યું છે એ તો ભગવાન હતા. જૂઠી વાત છે. અહીં જગતમાં જેને સત્ય માન્યું છે ને એ ભગવાન હતા. જૂઠી વાત છે. અહીનું જૂઠું એ જૂઠું છે અને સત્ય એ જૂઠું છે. જો ભગવાન હતા તો સત્ય સત્ય નહી પણ સત્ય એ સાચું છે. અને સત્ય અવિનાશી હોય. કેવું હોય? અને આ સાચું તો વિનાશી હોય. આ સાચું તો આપડે અહીના સાચો ને એ વિનાશી હોય. સમજો ને? મોક્ષ ની અભિલાષા રાખવી, મોક્ષ જવું જ છે એવો રહેવું, એવો ભાવ રહેવો, એને સમ્યકત્વ કેવું? એ ઈચ્છા છે એને સમ્યકત્વ ના કહેવાય. પણ સમ્યકત્વ નો એ સાધન કહેવાય. સાધન કહેવાય. તો એમાં સાધન બધા ભેગા થઈ જાય. સમ્યકત્વ ઉભું થઈ જાય. મોક્ષ જવું છે ભાવ. હા, મોક્ષ જવું છે ભાવ એ સમ્યકત્વ નું સાધન છે. એમાં તો બે માત્ર એમાં ભૂલ નહીં. તો એના બીજા સાધન મળી આવે થઈ જાય. પણ મોક્ષ જવું છે એવો ભાવ જ ના હોય તો એને પછી શું થાય? ક્યાં જવું છે તેની ટિકિટ નું માસ્ટર ને શું કે? સાહેબ ટિકિટ આલો. સાચા પણ કહે ગામ ની તમે ટિકિટ આલો. ટિકિટ આપો શેની ટિકિટ આપો? કોઈ નક્કી તો કરે. તમે કઈ ની ટિકિટ માંગી હતી? વડોદરાની. વડોદરાની ટિકિટ માંગી હતી? ના પણ હવે ત્યાં જવાની ટિકિટ માંગતા નથી. કઈ ની ટિકિટ જોઈએ? આત્મા તો તેનો તેજ છે. પણ ભૂતગલ ની ઉપર એટલી બધી અસર થઈ છે કે ન પૂછે વાત. આત્મા તો તેનો તેજ છે. જેવો ચોથા આરામ હતો, ત્રીજા આરામ હતો, તેવો જ આત્મા સ્વામી તીર્થંકર ના વખત માં તેવો જ આત્મા છે. આત્માનો છે ને થયો. આ ભૂતગલ બધું સરી ગયું છે. શું થયું છે ભૂતગલ બધું? મોક્ષે જવું તેવો ભાવ રહે ને, તેથી તેથી તમારે ધર્મ ધ્યાન થયું નહીં થાય ને. ધર્મ ધ્યાન થયું તેથી એટલે સાધનો બધા ભેગા થવા મળે તમને. શું થયું? છતાંય પણ પાસે છેવટે ગુરુ તો માથે સંકિત થયેલો, ગુરુ માથે ભેગો થાય તો જ સંકિત થાય ને. દ્રષ્ટિ બદલાય નહીં. દ્રષ્ટિ બદલવી પોતે પોતે આપ ખુદશે દ્રષ્ટિ બદલાય નહીં. એટલે પેલાની જરૂર પડે. એટલે પડે ને નિમિત્ત છે, બધું નિમિત્ત છે. કોઈ કોઈ કરતા નથી. હું તમને મોક્ષ આપું ને તો હું એનો કરતા નથી, નિમિત્ત છું. શું છે? મારો નિમિત્ત થી તમને આ પ્રાપ્તિ થઈ જાય. ત્યારે બધું સચ્ચિદાન છે દાદા. રે અત્યારે અત્યારે બધા આપણા સાધુ મહારાજોને વાત પૂછીએ કે સાહેબ આ શુક્લધ્યાન નું કે આ કાળમાં શુક્લધ્યાન ઉત્પન્ન થતું નથી, આ કાળમાં અમુક અમુક બોલ છે તે વિચ્છેદ ગયા છે અને વાત ખોટી એ નથી કરતો ને. કે તે શાસન ની બહાર નથી કહેતા, ગપ્પું નથી મારતા. મહારાજ બધા સાચા છે. ભગવાનની ઈચ્છા પાડવાની તદ્દન ઈચ્છા છે. ભગવાનની આજ્ઞા પાડવાની છે જે વાંધો નથી એમને, પણ એ આજ્ઞા સમજાતી નથી. શું થાય છે? ઉત્તર બદલ દક્ષિણ સમજાઈ જાય છે, દક્ષિણ ઉત્તર માનવામાં આવી જાય છે. ત્યારે ભગવાન મહાવીરે તે પહેલેથી જ કહ્યું છે કે આગ્રહ કદાગ્રહ મતાગ્રહ જ્યાં છે ત્યાં માહિનો ધર્મ છે નહીં. કદાગ્રહ મતાગ્રહ દુરાગ્રહ એ જ્યાં હોય ત્યાં માહિનો ધર્મ નહીં. મહાવીર નો ધર્મ ક્યાં આગળ? નિરાગ્રહ અને સત્યાગ્રહ. શું કહ્યું? નિરાગ્રહી ધર્મ એમાં પણ સત્યાગ્રહી ને ભગવાન અત્યારે સત્યાગ્રહી કહું તો નિરાગ્રહી થશે. શું કહે છે? પણ મતાગ્રહી તમે જોઈ લે નહી. મતાગ્રહી સ્થાનકવાસી કે અમે સ્થાનકવાસી અમારે બે તિથિઓ ના ઝઘડા પડ્યા છે ને. રામચંદ્રશ્રી મહારાજ ને નેમિશ્રી મહારાજ બે માં ઝઘડા ચાલે છે. હા, એક તરફ 14 આની છે, એક તરફ 2 આની, પણ 2 આની વારો મક્કમ છે. હા, નહી તો સ્વાદ પાછળ ની ઝઘડો કરે ને. હા, એ બહુ મોટો ઝઘડો અને ખોટું છે. ભગવાન ના માર્ગ માં આવું ના હોય. એટલે આચાર્ય મહારાજ મને પૂછે છે કે તમે અક્રમ કેમ કાઢ્યું? કે છે અક્રમ, આ અક્રમ વિજ્ઞાન છે. શું છે અક્રમ? અક્રમ 24 તીર્થંકરો નું ભેગું વિજ્ઞાન. આ એટલે બધાને એડજસ્ટ થાય. અને અહીંયા આગળ કોઈ અધિકારી બધિકારી જોવાનું નહીં, જે આ મને ભેગો થાય એને આપી દેવાનું. અધિકારી બધી અધિકારી તો આ કાળમાં હોય જ નહીં. અધિકારી તો થોડા ઘણા નીકળે તો 5-25 માણસ હોય રહ્યા. બીજા મનમાં ભાવના વાળા નહીં હોય, સાચી ભાવના વાળા ખરેખ નહીં. માર્ગ ગળે નહીં પણ ભાવના તો હોય ને. એ બધા લોકો પામી જશે. મને ભેગા થાય એટલે 5-1000 માણસો પામી ગયું. અગ્નિ નહીં દીવા હે નહીં એમને વગર ગાસ પેલા હગ્યા કરે. એટલે જ્ઞાની ને જ્ઞાની પુરુષ ને સંતકાવ થયો. પછી થોડો ઘણો ફેરફાર થયો નહીં. પછી અહીંયા આવ્યા પછી તો પછી અહીં રોડ પર આંબાનું ઝાડ હોય તો તમે નીચે બે હો કે બે હે? તમે કહો કે મને તો બહુ શાંતિ કરી. એ કહે છે ના ના અમે શું શાંતિ કરે? ઉઠને અહીંથી આ નીચે કાદ ધૂળ માટી છે. સર થયું છે ને એનું શું કારણ છે? કે જેને તાપ વધારે લાગેલો હોય ને તેને બહુ શાંતિ થાય. જેને તાપ ઓછો લાગેલો હોય તેને શાંતિ ખબર પડે. ઓછો છે તેથી ઓછો છે તેથી તમને ના આવે. થોડું ઘણું સુખમય વર્તે છે આજે મેં તમારું જે કહ્યું ને, એટલે પેલું જે કસાયબાનું દુઃખ છે ને તે બધું થોડું થોડું ભાજાકાર થઈ જાય. અને એમને તો બધું ચાલુ જ છે બધું. એમના કરતા ઘણું ઓછું થયેલું છે એ ચોક્કસ કહું. આ તમને તમને તો લોભ નું જરા વધારે કસે છે ને. ઉડી જતું નથી ચાર દાડા પછી, છ મહિના પછી, બાર મહિના પછી, દસ દસ વર્ષના આ બેન, દસ વર્ષના ચાર વર્ષના, સત્તર વર્ષના બધા આ એ સમાધિ જાય ને. પછી તમારે ટાઈમ વેપારી તમારે ઘરે ભાગીદાર છે કે થઈ ગયું લાગે છે, નથી અકળાતા, નથી કેતા, બધા આશ્ચર્ય થાય. કે તું બધું કરીને મરી જઈશ તો મોક્ષ નહીં થાય કે એ શું કે છે કે જીવ સસંદ તો પામે અવશ્ય પોતાના જ આપણને જ મોક્ષ ફળ ફળ કરે છે. પોતાના જ આપણે જ મોક્ષ ફળે છે ને. મારા તો પૂછ્યા ખરા, પણ પાછા પાછું પોતાનું ડાપણ મેં વાપર વાપરી કરે શું કરે. કોઈ આજ્ઞાપૂર્વક વગર મોક્ષ ના થાય. સસંદ એટલે આજ્ઞાપૂર્વક હોય તો જ સસંદ જાય. શું છે આપ સમજી ગયા ને. હા તો મારી ની આજ્ઞા પાડો કે ગમે તેની આજ્ઞા પાડવી જોઈએ. સંયમ ઉભો થતો નથી. સંયમ ક્યારે ઉત્પન્ન થાય કે આતંક જ્ઞાન દૌધ ધ્યાન જાય ત્યારે સંયમ ઉત્પન્ન થાય. તો સંયમ જ ના કહેવાય. આતંક ધ્યાન દૌધ ધ્યાન હોય તો સંયમ ના કહેવાય. તો બધી ત્યાગી કહેવાય. આપ સમજમાં આવે. આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ઓછો થયું હોય ને. છતાં પાછા ક્રોધ માન માયા લોભ જે છે ને એમાં લોભની પ્રકૃતિ એવી છે કે પોતાને ધણીને માલિકના માલમ ના હોય કે મને મહી કેટલો લોભ છે. એટલો બધો લોભ કપટવાળો છે. ક્રોધ ક્રોધ ક્રોધનો સ્વભાવ ભોળો છે. સર ધણીને શું પારકો માણસે જાણી જાય કાંક આટલો બધો શું ક્રોધ કર્યો છે. પણ પેલો લોભનો ખબર ના પડે. લોભથી માણસ બધું સરસ હોય ને. લોભની પ્રકૃતિ જાય એવી નથી. અરંતરતા સુધી લોભની પ્રકૃતિ ના જાય. કારણ કે લોભની રાગ પ્રકૃતિ છે. કેવી છે? એ દ્વેષ પ્રકૃતિ નથી. અરે રાગ ઠંડે ને તે પ્રકૃતિ છૂટવા નહીં દેતી. બહુ ભારે પ્રકૃતિ છે એ. રાગ કહેવાય છે રાગ પ્રકૃતિ. જે લોભ લોભ અને કપટ એ બે રાગ પ્રકૃતિમાં, અને ક્રોધ અને માન એ દ્વેષ પ્રગતિમાં. દ્વેષ પ્રગતિનું છે તે પકડી જાય આપણને. પેલું તો પકડાય ધણી ના પકડાય ને. મીઠું હોય મીઠાશ વધતી હોય શ્રાગ પ્રગતિ. આ તો ધ્યાન સૌથી ધ્યાન જેટલું ઓછું થાય ને એટલું સંયમ પરિણામ કહેવાય. પણ એટલો સંયમ પરિણામ આ તમને ઓછું થયું ને એટલું સંયમ પરિણામ કહેવાય. મહારાજ મહારાજ કરી આપડે શક્તિ હોય તો કરવું, ખોટી વસ્તુ નથી, ન થાય તો એને બાધા નહીં. પણ મુખ્ય આ વસ્તુ છે, મુખ્ય આ વસ્તુ તમે કહી